શ્રીમદ દેવી ભાગવત સ્કંદ 9 અધ્યાય 19 તુલસીની સાથે શંખચૂડનો ગાંધર્વ વિવાહ તથા દેવતાઓને તેના પૂર્વજન્મનું સ્પષ્ટીકરણ. ભગવાન નારાયણ કહે છે, નારદ, શંખચૂડ અને તુલસીને આ પ્રમાણે આશીર્વાદ રૂપમાં આજ્ઞા આપીને બ્રહ્માજી પોતાના લોકમાં ચાલ્યા ગયા. પછી શંખચૂડે ગાંધર્વ વિવાહ પ્રમાણે તુલસીને પોતાની પત્ની બનાવી દીધી. ત્યારે સ્વર્ગમાં દુદુંબી વાગવા લાગી. આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ. ત્યાર પછી શંખચૂડ પોતાના મહેલમાં જઈને તુલસીની સાથે આનંદપૂર્વક રહેવા લાગ્યો. પોતાની ચીર સાથી ધર્મપત્ની પરમ સુંદરી સાથે આનંદમય જીવન વિતાવતા રાજા ધીરાજ પ્રતાપી શંખચૂડે દીર્ઘકાળ સુધી રાજ્ય કર્યું. દેવો, દાનવો, અસુરો, ગંધર્વો, કિન્નરો અને રાક્ષસો બધા જ શંખચૂડના શાસનકાળમાં શાંત રહેતા હતા. પોતાનો અધિકાર છીનવાઈ જવાના ડરથી દેવતાઓની હાલત ભિખારી જેવી થઈ ગઈ હતી. તેથી તે બધા ખૂબ જ ઉદાસ થઈને બ્રહ્મસભામાં ગયા અને પોતાની સ્થિતિ જણાવીને વારંવાર ખૂબ જ રડવા લાગ્યા. ત્યારે બ્રહ્માજી દેવતાઓને સાથે લઈને ભગવાન શંકર પાસે ગયા. ત્યાં જઈ ચંદ્રશેખર શિવજીને બધી વાત કહી. પછી બ્રહ્માજી, શંકરજી, દેવતાઓ સાથે દુર્લભ એવા વૈકુંઠ ધામ જવા રવાના થયા. વૈકુંઠમાં વૃદ્ધાવસ્થા, મૃત્યુનો કોઈ ભય, કોઈ પ્રભાવ નથી. ભગવાન શ્રી હરિના ભવનનું દ્વાર અતિ શ્રેષ્ઠ છે. ત્યાં પહોંચીને રત્નમય સિંહાસન પર બેઠેલા દ્વારપાલોને જ્યારે જોયા ત્યારે આ બ્રહ્માદી દેવતાઓ આશ્ચર્યચકિત થઈ ગયા. તે બધા અત્યંત સુંદર હતા. તેમણે રત્નોના આભૂષણ પહેર્યા હતા. શરીરે સુંદર શ્યામ હતા. તેમના ચાર હાથ શંખ, ચક્ર, ગદા અને પદ્મથી શોભતા હતા. મુખ પર પ્રસન્નતા હતી. તે મનોહર દ્વારપાલોના નેત્ર કમળ જેવા વિશાળ હતા. તે દ્વારપાલોની અનુમતિ લઈને બ્રહ્માજી ક્રમશઃ 16 દરવાજા પાર કરીને ભગવાન શ્રી હરિની સભામાં પહોંચ્યા. તે સભામાં ચારે બાજુ દેવર્ષિ તથા પાર્ષદો બેઠેલા હતા. બધા જ પાર્ષદો ભગવાન નારાયણ જેવા જ ચતુર્ભુજ હતા. બધાના ગળામાં કૌસ્તુભ મણિ હતો. તેમની આકૃતિ નવા ચંદ્રમંડળ જેવી હતી. સભાભવન ચારે ખૂણે સમાન હતું. તેનું નિર્માણ સર્વોત્તમ મણિઓથી કરેલું હતું. ભગવાન શ્રી હરિની ઈચ્છાથી બનેલું આ ભવન અમૂલ્ય દિવ્ય રત્નોથી શોભતું હતું. માણેકની માળાઓના સમૂહોથી શોભાયુક્ત, મોતીઓની પંક્તિઓથી શણગારેલ મંડળાકાર, કરોડો રત્નોની આરસીઓથી તે સભા શોભતી હતી. અદ્ભુત ચિત્રરેખાઓથી તથા જાત જાતના ચિત્રોથી વિચિત્ર ઉત્તમ પદ્મરાગ મણિઓથી રચેલી, મણિના કમળોથી સુંદર સમંતક મણિના બનાવેલા અનેક પગથિયાઓથી તે ભવનની ભવ્યતા દિવ્ય હતી. દિવ્ય ચંદન વૃક્ષોના સુંદર પાંદડા રેશમના સૂત્રથી બાંધેલા હતા. ઇન્દ્રનીલમણીના ઉત્તમ સ્તંભોથી વીંટળાયેલી, અતિ મનોહર ઉત્તમ રત્નોથી મઢેલા કળશોના સમૂહોથી યુક્ત, કલ્પવૃક્ષના પુષ્પની માળાઓના સમૂહોથી સુશોભિત, કસ્તુરી તથા કેસરથી રંગેલા સુગંધી ચંદન વૃક્ષોથી સારી રીતે સંસ્કારેલી, સુગંધી વાયુથી સર્વ સ્થળે સુગંધવાળી, વિદ્યાધરીઓના સમૂહોના નૃત્યોથી શોભતી, હજારો યોજનના વિસ્તારવાળી અને વિનમ્ર સેવકોથી તે સભા વ્યાપ્ત હતી. ત્યાં બધું જ દિવ્ય હતું. સભાને જોઈને બધા જ મુગ્ધ થઈ ગયા. નારદ, ભગવાન શ્રી હરિ તે અનુપમ સભાના મધ્યભાગમાં નક્ષત્રોની મધ્યમાં ચંદ્રમાની જેમ બિરાજેલા હતા. દેવતાઓ સાથે બ્રહ્માજી અને શંકરજીએ તેમના સાક્ષાત દર્શન કર્યા. ભગવાન શ્રી હરિ દિવ્ય રત્નોના સિંહાસન પર બિરાજેલા હતા. દિવ્ય કિરીટ, કુંડળ અને વનમાળાએ તેમની સુંદરતા ખૂબ વધારી દીધી હતી. તેમના સર્વાંગ પર સુગંધી ચંદનનો લેપ કર્યો હતો. તેમના એક હાથમાં કમળ હતું. ભગવાનનું શ્રી વિગ્રહ અતિશય શાંત હતું. લક્ષ્મીજી તેમના ચરણકમળની સેવામાં વ્યસ્ત હતા. લક્ષ્મીજીના કરકમળથી અપાયેલ તાંબુલનું પ્રભુ ભક્ષણ કરી રહ્યા હતા. ગંગાજી ભક્તિ સાથે શ્વેત ચામર ઢોળી રહ્યા હતા. ત્યાં ઉપસ્થિત લોકો ખૂબ જ ભક્તિ અને નમ્રતાપૂર્વક ભગવાનની સ્તુતિ કરી રહ્યા હતા. નારદ આવા પરમ વિશિષ્ટ પરિપૂર્ણ ભગવાન શ્રી હરિના દર્શન કરીને બ્રહ્માજી વગેરે દેવતાઓ ખૂબ જ હર્ષથી અશ્રુભીની આંખે ગદગદ વાણીથી પ્રણામ કરીને સ્તુતિ કરવા લાગ્યા. પરમ શ્રદ્ધા સાથે ઉપાસના કરીને જગતના નિયંતા બ્રહ્માજીએ હાથ જોડીને ખૂબ જ નમ્રતાથી ભગવાન શ્રી હરિની સામે સંપૂર્ણ પરિસ્થિતિનું વર્ણન કર્યું. શ્રીહરિ સર્વજ્ઞ અને સર્વ અભિપ્રાયથી સારી રીતે પરિચિત છે. બ્રહ્માજીની વાત સાંભળીને તેમના મુખ પર હાસ્ય છવાઈ ગયું અને તેમના મનને મુગ્ધ કરનારું અદ્ભુત રહસ્ય કહેવા માંડ્યું. ભગવાન શ્રી હરિ બોલ્યા, બ્રહ્મન, આ મહાન તેજસ્વી શંખચૂડ પૂર્વ જન્મમાં મારો જ અંશ એવો એક ગોપ હતો. તેની મારામાં અતૂટ શ્રદ્ધા હતી. તેના બધા જ ચરિત્રથી હું સારી રીતે પરિચિત છું. આ વૃતાંત પ્રાચીન ઇતિહાસના રૂપમાં પરિવર્તન પામ્યું છે. ગોલોક સાથે સંબંધિત આ પૂરા ઇતિહાસને સાંભળો. શંખચૂડ મારા પાર્ષદમાં મુખ્ય હતો. શ્રી રાધાના શ્રાપે તેને દાનવ યોનિમાં ઉત્પન્ન થવાની ફરજ પડી. રાધા ખૂબ જ કરુણામય છે. તેમની સખીઓનો તિરસ્કાર કરવાના કારણે સુદામાને શ્રાપ તો આપી દીધો, પરંતુ જ્યારે તે મને પ્રણામ કરીને રડતો રડતો સભાભવનથી બહાર જવા લાગ્યો ત્યારે દયાળુ રાધાનું હૃદય દ્રવી ગયું. તેમની આંખોમાંથી અશ્રુ સરી પડ્યા. તેમણે સુદામાને રોકીને કહ્યું, પુત્ર ઉભો રહે, જઈશ નહીં. ક્યાં જઈશ? ત્યારે મેં રાધાને સમજાવીને કહ્યું, ધીરજ રાખો. સુદામા અડધી ક્ષણમાં જ શ્રાપનું પાલન કરીને પાછો આવી જશે. મેં સુદામાને કહ્યું, સુદામન, તો અહીં જરૂર પાછો આવી જજે. આ રીતે રાધાને મેં શાંત કરી. અખિલ વિશ્વના રક્ષક બ્રહ્માજી ગોલોકના કાલ પ્રમાણે અડધી ક્ષણમાં જ પૃથ્વી પર એક મનવંતરનો સમય વ્યતીત થાય છે. બ્રહ્માજી, આ પ્રમાણે બધું જ અગાઉથી નક્કી થયા પ્રમાણે જ થઈ રહ્યું છે. તેથી સમગ્ર ભાષાઓનો પૂર્ણ જ્ઞાતા અપાર બળવાન યોગી એવો આ શંખચૂડ યથાસમય પાછો ગોલોકમાં ચાલ્યો જશે. તમે બધા મારું આ ત્રિશૂળ લઈને તુરંત ભારતખંડમાં જાઓ. શંકર મારા ત્રિશૂળથી તેનો સંહાર કરશે, સંહાર કરે. શંખચૂડ મહારાજ મંગળ કવચોને તેના કંઠમાં ધારણ કરી રાખે છે, તેથી તે વિશ્વમાં અજેય છે. બ્રહ્મન, તેના કંઠમાં કવચ હોય ત્યારે તેને જગતમાં કોઈ મારી શકે એમ નથી. તેથી હું જ બ્રાહ્મણ વેશમાં જઈને તેનું કવચ માંગી લઈશ. સાથે સાથે જ્યારે તેની પત્નીનું સતીત્વ નષ્ટ થશે તે સમયે તેનું મૃત્યુ થશે, આવું મેં તેને વરદાન આપેલું છે. તેની પત્નીનું સતીત્વ ભંગ કરવાનો મેં નિશ્ચય કર્યો છે. આમ તો તુલસી મારા નિત્ય પ્રિયા છે, તેથી આમ કરતા મને કોઈ દોષ પણ નહીં થાય અને તેમ કરતા શંખચૂડ તે જ સમયે મૃત્યુ પામશે, તેમાં કોઈ સંદેહ નથી. ત્યાર પછી તે દાનવની પત્ની શરીર છોડીને પાછી મારી પ્રાણ પ્રિય પત્ની બની જશે. નારદ આ પ્રમાણે કહીને જગત પ્રભુ ભગવાન શ્રી હરિએ શંકર ભગવાનને ત્રિશૂળ સોંપી દીધું. ત્રિશૂળ લઈને બ્રહ્મા અને રુદ્ર બધા દેવતાઓ સાથે ભારતખંડમાં આવ્યા. અધ્યાય 19 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.